આપડે ખરા વગર લડવું લડે કરીએ કામમાં લાલ થયું નુકસાન કરે કોમન સેન્સ ના હતી એ લડે સચિદાન આપી દેતી બદલા માં આપણું કોમન સેન્સ આ દુનિયા ને બદલા કે કોઈ ચીજ થતી નથી બધું ને બદલાત સિવાય કોઈ ચીજ થતી ને કોઈ ને કોઈ બદલાવ થઈ સમજ પડી ગયા સંજોગો નો છેતરી જવાય એ ત્યારે ધ્યાન ઘટતી જાય કોમન સેન્સ ના હોય ને એટલે બહુ જોડે એક કલાક એમ રહેવા ના થાય એક કલાકે બહુ જોડે મિલાપ ના થાય બધું કોમન સેન્સ થાય છે ને આપણે હેરા વધે કહું કે હજી પાંચ હજાર કોમન સેન્સ આવ્યા પછી કોમન સેન્સ નહીં તેથી આપણી પાસે છે આપણે દિન પણ નહીં એથી રહે છે અરે ભાઈ ભાઈ રાતે દેખાતે એક કલાક માં તો બેસું તો હાઉ ટુ ડીલે એ બિગિનિંગ કેમ કરી હતી એના ઘણા બધા જોઈ જ ના છે ને જોઈએ જોઈએ એ તો નવે તો આ તો આમ કહ્યું પડે પછી આપણે આમ કઈ ઉભું રહેવાનું એક કલાક મજા છૂટા થઈ જાય આ તો મને અનુભવ થયો પછી મને અનુભવ થયો ભાવે છે બંને જિંદગી બોલી જાય કાયમ શું કરે કે શકીલ નો બચ્ચો ને એની માં પેલો ચણો મૂકે છે, આ મોઢું પોલું કરે એવો દેખાય છે. આપડા ભીધા હોય ને આપડે જતા હોય ત્યાં ક્યાં કરે હા આ દિવસ, કારણ ચંદ્ર પર એને એટલે શું કરે હશે દાખલા તરીકે બધા દોડે કે થાય છે ને એ હસ્ત કેવાય કે તમે આપતો પૂરતો મારા દાદા ને વખત ના જાય હોય હોય સમજ્યો હોય તો અહંકાર જતો રહે. સમજણ નહીં કે સમજણ હોય તો અહંકાર જતો રહે ને એમ કે. હા તે તો મને તો આપે કીધું ને બધા જોડે હરીભરી ને રહેવું એમ તિરસ્કાર ગાયક રહેશે ના કરાય તો આખી જિંદગી બધી થોડી ગણિત માં થાય પણ રોજ ધમાલ ના થાય એને અંતર કહેવાય. આ તો એક કલાક જ ભરતભાઈ ને તેની છતાં તે આગળ બહુ આવી તમે કેવું લાગે તો એક કલાક માં પાસ આવતો ને તમે હાલ અશક્તિમાન ભવે સાધુ એવા થઈ ગયા છે. પણ આ જે થતું હતું બધા કે આ તો કોઈ થઈ ગયો ને તે આવું આવા માણસ માટે આ દાખલો થાય છે. બે દિન જિંદગી બગાસ નહીં પડતી ક્યાંથી બગડે ચાલે. હવે આ તો શિષ્ય થાય ને અક્કલ ના ઉત્સાહ ઉત્સાહ અને ગુરુ થતા આવડતું પેલા પહેલા ને તો આમ કરી બેઠા હવે આ કેટલી કી રીતે એ કે જે નહીં બોલતી આપે નહીં બોલું કે દાદા નથી કહ્યું એવું ડિસિઝન લીધું ત્યારે એવી ખબર નથી કે આવી અશક્તિ છે. આ તો હવે ખબર પડી, આપે બતાવ્યું ત્યારે ખબર પડી કે આવી અશક્તિ છે, પણ નહીં પહેવા એવું ડિસિઝન લીધું ત્યારે તો આવી ખબર હતી જ નહીં. આ ખબર હતી, બીજી ખબર હતી ને હું અનફિટ છું આ જગત ના માટે, એવી ખબર હતી ને? હા એવું તો નહીં, હું અનફિટ હતું, ગમતું જ નતું એટલે અનફિટ. કોને લાગે બધા દુનિયા અનફિટ વૈરાગ આવડતો નથી. જો વૈરાગ તો આપડે જો વૈરાગ હોય તો ઊંચી ભૂમિ કામ થઈ રહ્યા છે. અનફિટ ફળ સમજો ને, મનુષ્ય પર માટે અનફિટતા કેટલા ઝાડ પામ તરીકે એટલે સારું છે. બહુ તમારી નહીં તો વે થઈ પડે ડાકો નો કોઈ ભ્રમણ કે મારી છોડી ને તમે રખડે મારી એવું કે રોજ નું સમજણ વાળી છોકરી લઈએ ચાલે ને? અરે ગુરુ થાય સમજણ વાળી છોકરી લઈએ તો ચાલે ને? તમારી પાસે પાસ કરાવી પેલા પછી કરીએ. મારી પાસે કોઈ એક માસ જોડે એડ્રેસ થતા નથી આવતું. કૂતરા જોડે એડજસ્ટ કરતા હતા તમે કહે જો ઉતરું એને ઉતરું એને પૂછડી આવે તો આ એક લાકડી મારે કરવું શું છે? હવે લોકો માની બેઠા છે કે દાદા ના ચીફ સેક્રેટરી છે આ બધા ભરત છે. અમારે સનુભાઈ જે અનેક આગળ ભરત ભરત થઈ એટલે ભરત એની પર પાર કરી દેતો પાળો મારે ઉતારવાનું માઇનસ જાય ક્યારે શૂન્ય થાય ક્યારે શૂન્ય આવે તો પછી વાત ચાલુ છે વ્યવહારમાં. શૂન્ય પછી વ્યવહારમાં ચાલુ થાય નહીં. જો બધા કોઈ એના ભાવ કરતા નીકળી ગયા મનથી શું અહીં તો નીકળી ગયા વળી બહાર થોડું ઘણું રખડામ ધ્યાન મળે તો થાય નહીં બાર બાર લોકો ઠીક છે પછી એની પાસે બેસે ને વાતાવરણ માં રહેવાનું ભાઈ પછી મેં બીજું કામ હા આવું છું ટેસ્ટ ટાઈપ નું ભગવાન થાય મારે એ માર જો ભરાય તો ભગવાન થાય પણ ભરાય કોણ ભરાવે આ તો જેટલું બોલું છે મારી જગ્યા એના જાય શું થાય દરવાજે ખુલ્લો રાખે દરવાજો બંધ કરે દરવાજો ખુલ્લો રાખવો એટલે આમ શું દરવાજો ખુલ્લો રાખવો એટલે આ 170 કરોડ રૂપિયા દરવાજે ના આમ હતું કે એમ હતું પાસે રક્ષણ કરે શું કરે રક્ષણ કરે તો પ્રોટેક્શન ના કરે તો દરવાજો નીકળે બંધ થઈ જાય દરવાજો મેં કઈ સ્વામી શું તમે તમે આપતો પુત્ર ને વળો છો ને તમે એક કઈ ગંભીર નહી રહેતો ગંભીરતા જતી રહે છે એવું બીજા બધા તો ઠીક છે હતા નથી પણ આ તો હશે હું કહું ને તો એટલે હું પછી કહું પછી મેન્ટલ સમજું કે માણસ મેન્ટલ હોય આવું હશે કોઈ માણસ બુદ્ધિ આવી કે સમજુ માણસ એને વધતી વખતે હસતો હશે ભાઈ જમ્પી તો ના ભાઈ પોલીસ ઈશ્વર બધા હશે અને હશે એટલે હું તો મેન્ટલ છે અમે પેલા કસ્તુરભી લાલજી ને મળવા ગયા હતા કસ્તુરભી ને કસ્તુરભી શેઠ ને એના મનમાં તો બસ એક જ હતી કે આ કઈ માફી માં કઈ કરે નહીં કે આ બધી ધાસે માં ઉતારે છે મને કઈ અમે ઘુસાડી ના દે એ બધી ચેટ થાય હતી તો પછી નતા બોલતા હતા પછી મારે કેવું પડ્યું શેઠ કેટલા વર્ષ થયો તારે બોલ્યા બોલતા જ નહીં શબ્દ જ નથી એ અહેવાલ જુદું એને ખંધુ હાથ છે કે છે શું કે છે એવું હશે કે ખંધુ હાથ અને આ મેન્ટલ હાથ છે કે ફરી એ તારે હે તો કહેતા નહીં તમે દાદા ત્યાં બોમ્બે મને કહેલું કે આ કે બધું વ્યવહાર માટે કશું લાવ્યો નથી એટલે સુધરે એવું છે નહી એટલે તારે કે છૂટા રહેવું એમ કે આ ભરત ને વડે છે એવી રીતે ખોક વડે માટે નું દાખલો આપ્યો છે છૂટા રહેવાનું અને ઉપર હું વળું થાય છે છૂટો રહું છું આપડે એક વાત કહીએ ને કે વાત પોઝિટિવ એડજસ્ટ કરે નેગેટિવ એડજસ્ટ કરે એવું ખાતું છે આપડે આ ખાતા નથી પોઝિટિવ એડજસ્ટ થાય ત્યાં થાય અને પછી કે તમારું જ કહી દઉં વાગે આ લોકો ને રાજભાઈ રાજભાઈ નો કોમન છે બીજી વાતો થી તો તારે પોત પોતાને વાતો કરે, એમ વાતો થી પકડી લઈએ તો અમર વધે. એમના એમના સમવય એમને આપતા પુત્રો માં ભણે તો બહુ થઈ ગયું, એમના આપતા પુત્રો માં ભરે તો બહુ થઈ ગયું. સરખી ઉંમર ના માં ભરે તો બહુ થઈ ગયું. સરખી ઉંમર ના બધા આપતા પુત્રો છે એમની જોડે ભરી ને રે તો બહુ થઈ ગયું. એ શું કઉ છું, આની જોડે ભરી ચાલે તો કોમન સેન્સ હશે. અરે બધા માણસ જોડે ભરી ચાલવાની કોમન સેન્સ હશે. હા પણ એ તો એમ જ જાણતા ને કે અહીં તો બધા ઉપર અસર છે અને એ પર ભરવું તમને કેમ લાગે આ બધા અક્કલ છે? કોઈને ઇલેક્ટ્રિક નું જ્ઞાન ના હોય તેથી કઈ ગમો ખબર એને બી કઈ નીકળ હોય. એટલે આ બધા ઘરચે બચ્ચે બધા જો બે ઉઠે વાતચીત કરે તો બધા પ્રેમ સંપાદન કરે અત્યારે તારે કોમન સેન્સ થાય. પ્રેમ પ્રેમ સંપાદન કરાય, પ્રેમ સંપાદન કરાય, પ્રેમ સંપાદન કરાય, કોમન સેન્સ વધે. તમને કેમ લાગે? વધે. મેં તો બહુ કોમન પ્રેમ સંપાદન કર્યું, મારે બી કોમન સેન્સ બધું. અને આમને પ્રેમ થતા રહેશે કે કોની જોડે કરે? કોઈ જોડે નહીં. મિત્ર છે કોઈ? એક કઈ નહીં. એમાં જે કહ્યું કે આ બહેનું તાર બહેનું હું ના જાઉં. નવસારી અડધો કલાક એની મમ્મી આપે નહી આપ આવ્યા હતો એમને કે અડધો કલાક બેસી આપડે. એ નવસારી આપ ગયા હોય ત્યારે અડધો કલાક એની મમ્મી જોડે બેસતો નથી. આત્મા સિવાય નું બધું પૂતગલ એમને દાદા સિવાય બીજું બધું સાપ. એટલે બધા જોઈએ ભાવ રાખીએ. ગરીબ માં ગરીબ માણસ હોય તેને પ્રેમ રાખીએ તો એમાં આત્મા રહેલો છું. નાનું બાળક હોય પ્રેમ રાખીએ. તમને કેમ લાગે? બરોબર છે. ન્યાય છે કે અન્યાય? ન્યાય છે. હે બરોબર છે. કેમ નહીં બેસતા? આ બાબત પહેલેથી એના પક્ષમાં નથી. આ બાબત માં પહેલેથી એના પક્ષમાં નથી. નહીં કે તમે ફાધર ભાઈ એ રભાયો નહી તો અમને ચેપાય નથી. તમે ને ભાઈ માથે પડે પડે માથે પડ્યા એટલે નભાવવા પડે ને. માથે પડ્યા પપ્પા એવું કહે છે કે માથે પડ્યા નભાવવા જ પડે ને. નભાવ્યું પણ તમે સારું નભાવ્યું. સારું નભાય હજુ નભાવે. મારી આજે હું જોઉં ને તમે એમ જોયું કે એમ ડ્રિંક કર્યું એમ જોઉં ને બઉ સારું નભાવે. એ ભાઈએ એની વાઈફે બઉ સારું મારા એકલા પણ ત્યાં જોઈ જવું કે ઈજ છે. હવે સીધી રીતે બધા બહાર ડીલિંગ થાય ત્યાં સુધી આ કામ થઈ જાય. દિલ્હીમાં કઈક પેલા કઈ લોચો છે પડી ગયો હોય વાર લાગેલો હોય પાંચ દસ મિનિટ બીજું બીજા કારણ લઈને લડીને આવે. શું કરે? લડી આવે. થોડું ઘણી કોમન સેન્સ છે, કુલ છે. હું આ જેમ કઈ નાખી પછો અહીં તો નાના છે જ નહીં પહેલેથી મારે જ થાય. બીજું કોઈ ફાયદો થયો તમે કશું ખબર પડી રહ્યો છું? ખોટ પુરવામાં જાય છે ને બધું દેખાય છે ને. ખોટ પુરવામાં બધું જાય છે ને બધો ફાયદો થતો નથી. ફાયદો થાય છે પણ પેલું પાછલી ખોટ પુરવામાં જતું રહે ને બધું. આ જેમ બળવા આવે નહી થતો ત્યાં કામ લાગે ને. નહી થતો તો તું ડિસ્મિસ થઈ ગયો. એમ કે ચેક કરે છે પછી અહીંયા આ અંકે કઈ ઉઠ્યું ના. હું તો એમને ગુણો લઈ લે ભાઈ. શું કહું? ત્યારે ગુણો ના આવે રૂપાણી પાસે. મને ગમે તેવો કરતો હોય તો દબાઈ દો. આપણે આપણું મગજ પગે તો દબાઈ દો. આ ગુણ આ કારણ આવે ને આ કર્યું. આ સંબંધી ગુણો આ કારણ હિન્દુસ્તાન માં ખોલવા મુશ્કેલ. આખા હિન્દુસ્તાન માં ખોલવા પૈસા નું બિલકુલ ક્લિયર હોય છે. લોભ ના હોય. હે? લોભ ના હોય. લોભ ના હોય વાત. અરે લોભ નહી, લોભ ની વાત જ નહીં પણ હોય તે આપી દે. ઉત્તમ. છતાં કપટ તો બધા કરે જ નહીં પૈસા ની બાબત. બહુ અજાયબી જોઈને પણ માલ કશે નહીં. હું તો મારું મગજ ખરાબ કરવું હોય તો અમે ચાલ્યા કરવા ને છૂટા કરવા. હા કોણ કરશે? મારા હું નિવાડી નિકાલ કરવા તમે કહો સમજુ છું. મારી આદિમાં કબૂલ કરે બધા બધાનો રોગ નીકળી ગયેલા. અને જરા બહુ કઠણ થઈ ગયા છે. નીકળે ધીમે ધીમે બે હજાર ના આપેલું બહુ. મેં ત્રીજું ભરત થઈને આપ્યું. સાઈ જઈને બહુ હતું. બીજા બે જણ કોને કોને હતું? કવિરાજ ને બુદ્ધિ પ્રકાશ. કવિરાજ ને બહુ બહુ જબરદસ્ત. પછી બીજું બુદ્ધિ પ્રકાશ. એટલે બુદ્ધિ પ્રકાશ છે ને એને બહુ. ત્રીજો ને ભરવાનો લાગ્યો. તેને સિદ્ધાર્થ પતે પ્રકૃતિ જ જવા દો એ થઈ ગયેલી હોય ત્યાં બહાર લાગે. અને પ્રકૃતિ મળી એટલે આ પેપર થાય. અને મળી તમારે વેપાર ના થાય, તમારે બધા બગડે. સમજે એ ફેરફાર ગણતી જ આપ તમારે થોડીક કરવા જવું હોય અથડી મારી ભાઈ કરો. કોઈ આવતા તો કોઈ હોભે ના, હિન્દુસ્તાન કોઈ શબ્દ નહી હોભે શબ્દ. એ સમજી કે મારા દાદા છે, કોઈ મારો રોગ કહે નહી. પછી આ છોકરા પાસ થયા પછી અમારે દીપુ શેખ નો વ્યવહાર નથી કે છે. ભાઈ એમ કે ધણી પણ નહીં બજાવતા એટલે અમે સર્ટિફિકેટ આપી અને રૂપિયા પચાસ ભાઈ ને ખર્ચ ના હતા, ખર્ચ એમાંથી યાદ આવતું હતું તે અહીંયા સત્સંગમાં આપી દેવા આવ્યો અને લખીને આ કરા પચાસ હજાર ને પછી મેં હું આપ્યા છે. મેં વળ્યો નથી, હું સત્સંગ શું કરો છે કારણ ભાઈ ખાશે શું કરું સારે કમાવું નથી સર્વિસ બધા છે પાછો આપે અને સત્સંગમાં દાખલ અને નોકરી કોઈ મળતી નથી અને મરજ હેસ હોય છે પંદર છે ની મરે તારે મરે તો 2000 કમાય એવું માં એ છે તે એની પાસે પૈસા હોય કે નથી 50000. એ તો એક જગ્યા હતી તે લોકોએ કઈક દુકાન લઈ રાખી. બધા ખોટા જ છે, બધા ખોટો જ છે. કઈથી લાયા તમે? થોડો ઘણો હારો હાલ્યો નઈ લઈ આવેલા સાંજલી પાસે મગજ ખરાબ છે, મગજ બદલવાની પાસે તને લાભ થાય અમારે કોમ અમારે શહેર લાગુ તમને એક લેન બીજા બધા આપના મળે ના મળે મળે ના મળે તમને કેવું લાગે મળી રે મળે તમે અમારે શરીર લાગણી માટે ખેતર અમે કોઈને કઈ કહીએ છીએ મહાન ઉપાય મુશ્કેલી કે શરીર માટે હવામાન ઉધર ચાલવા દીધો જાણતો હોય તો સમજ્યા તમે સમજ્યા પોતાના કઈક ફાયદા માટે હવામાન જાણતા હોય તો સાચી વાત ના કહી નાખે સંપતિઓ કે દીકરી કરો તો ગુના એક બે વખત રાજવો ધારક માં કહેવાય કલ્યાણ થઈ જાય ને લોકો નું ઘણું ઘણું ઘણું કહી જાય મારી ઈચ્છા કરી ભાવના કરી હિત માટે જ છે ને નિંદા કરી કહેવાય એમ જ એકે ના કહેવાય નિંદ ને પણ ગુસી ના કહેવાય આશીર્વાદ માગવો ના પડે હા માગવો ના પડે મળી રહેશે ને માગો નથી પડતો મળી રહેશે માગો નથી પડતો મળી રહેશે તમારે માગવો પડે એમાં ના કહેવાય ને બીજા ગુણો છે ના કહેવાય એ તો નિરીબેન હોવું જોઈએ નઈ બીજા ગુણો જોયા તમે કયા કયા ગુણો છે તમે કહો છો એ ગુરુ દેખાય છે માણસો બહુ જોયેલા હવે આવું ભાઈ કે થોડું ગુણ અમારા જેવા કઈ ગુણ છે આ તો અમારા ગુણ નથી એવા ગુરુ અમને શું જોયું અમારા ગુણ નથી એવા ગુણ બીજો વાર કચરો નીકળ્યા માથે પડ્યા એક જોવા ને તમારે બધું આખું માથે પડી રાગે ભાઈ કોણ છે હા પેલો કચરો પહેવા નહીં પેલો પૈસા કચરો પહેવાથી કચરો બધો નીકળતો જાય છે ને કચરો સાફ થતો જાય છે ને બધો કચરો બધો સાફ થતો જાય છે ને અરવિંદજી છે ને ત્યાં આવું તદ્દન ખાતું ને ત્યાંથી જરાક હારું એને જરાક એ કરું ને પછી ચંદ્રકાંતજી કહ્યું અરવિંદ કે દાદા નો પાક એક પોણો કલાક માં દાદા મોક્ષ આપે તમે ટાઈમ બગાડો કે વાત ખરી વાત ખરી એમની હા એટલે બીજા ટાઈમ નથી બગાડતા ઝટપટ કહ્યું ને એ પ્રમાણે જાગૃત થી લઈ અને આ નથી બગાડ આવતો નહી તો પછી કાલે આ બોલીને બોલ જાગૃત ન્યાય રાખી પડે રાખવી પડે નજીક ના મારી જોડે નજીક ના બધા સેવા કરનારા ને વરનારો હોય તો હું એકલો માટે સ્વાદ મળશે શું કહ્યું સેવા નહી કહ્યું કે નહીં બહાર મળે બહાર કેમ ના જતો એને કોમ માં ના લાગે છે આ તારી આટલી બધી શક્તિ તેમની સેવા કરી છે આ કામ નું નથી મોક્ષ મળી આ બધું કામ નું નથી. મોટા બી પર કેવી આફત આવી પડી જતો નથી. માલકી વગર ની વાણી કટ છે. માલકી વગર ની વાણી તમારો છોકરો હતો ને આવક ની કાલી બધી બંધ ચલો તુલસીદાસ કે સબસે હિલમિલ ચાલીએ જલી ના એવું ના ચાલુ છે. ચાલુ છે એવું ચાલુ છે. તું વધતા નથી આલુ કે અરે હરી મહિન ચાલો પેલા તો નાના હતા પછી ભણવા ગયા પછી આવે નથી ઘરે. પેલા નાના હતા પછી ભણવા ગયા પછી ઘેર આવ્યા જ નથી. પછી આ માલ ખુલ્લો આ હીરો જેવો ઓહો આ કઈ છે હીરો એક પેલા કહ્યું તું મેં એમ મમ્મી ધંધે સારી નથી અને ઘણા વખતે આપડે પેલા પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા ઉપર મળ્યા ત્યારે મેં એને બોલાયેલો મેં બધા મમ્મી સાથે બેસી ને વાત કર થોડી એની તબિયત સાથે ખબર પૂછી સારું લાગે જરા એ બંને જે બેસી રહ્યા હતા થોડી વાર એકી સાથે બોલ્યા જ નહીં. પૂંજીત ક્યાં મારી ખબર નથી ત્યારે શું કરે છે ફીલ કરતા લખ્યા ના આવે છે સવારે હોલમાં વણાક દોરી તમે સર વિચાર હાથે કાઢવા માંગો છો પણ એ તો બધાના પૈસા કોઈના લઈ લઈ લડાવવા પડ્યા હોય ખોટું નથી. એટલે સંજોગો આ તો ચોરી કરી કે ચાલી અને દોઢસો નું કર્યું